વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 12મો સર્ગ. શ્રીરામચંદ્રજી વગેરેનો અગસ્ત્યના આશ્રમમાં પ્રવેશ, અતિથિ સત્કાર તથા મુનિ તરફથી એમને દિવ્ય અસ્ત્રશસ્ત્રોની પ્રાપ્તિ. શ્રીરામચંદ્રજીના નાના ભાઈ લક્ષ્મણ આશ્રમમાં પ્રવેશ કરીને અગસ્ત્યજીના શિષ્યને મળ્યા અને એમને આ વાત કહી. મુનિ, અયોધ્યામાં દશરથ નામના જે પ્રસિદ્ધ રાજા હતા એમના જ જ્યેષ્ઠ પુત્ર મહાબલી શ્રી રામચંદ્રજી પોતાના પત્ની સીતાની સાથે મહર્ષિના દર્શન કરવા માટે આવ્યા છે. હું એમનો નાનો ભાઈ હિતેશી અને આજ્ઞાપાલક ભક્ત છું. મારું નામ લક્ષ્મણ છે. સંભવ છે કે આ નામ કદી આપને કાને પડ્યું હોય. અમે બધા પિતાની આજ્ઞાથી આ અતિ ભયંકર વનમાં આવ્યા છીએ અને ભગવાન અગસ્ત્ય મુનિના દર્શન કરવા ઈચ્છીએ છીએ. તમે એમને આ સમાચાર જણાવો. લક્ષ્મણની એ વાત સાંભળીને એ તપોધને બહુ સારું કહીને મહર્ષિને સમાચાર આપવા માટે અગ્નિશાળામાં પ્રવેશ કર્યો. અગ્નિશાળામાં પ્રવેશીને અગસ્ત્યના પ્રિય શિષ્યે, જે પોતાની તપસ્યાના પ્રભાવથી બીજાઓ માટે દુર્જય હતા, એ મુનિશ્રેષ્ઠ અગસ્ત્યની પાસે જઈને હાથ જોડીને એમને લક્ષ્મણના જણાવ્યા અનુસાર શ્રી રામચંદ્રજીના આગમનના સમાચાર શીઘ્રતાપૂર્વક આમ કહી સંભળાવ્યા. મહામુનિ, રાજા દશરથના આ બે પુત્રો શ્રી રામ અને લક્ષ્મણ આશ્રમમાં પધાર્યા છે. શ્રીરામ પોતાના ધર્મપત્ની સીતાની સાથે છે. એ બંને શત્રુદમન વીર આપની સેવાના ઉદ્દેશથી આપના દર્શન કરવા માટે આવ્યા છે. હવે આ વિષયમાં જે કાંઈ કહેવું કરવું હોય એ માટે આપ મને આજ્ઞા આપો. શિષ્ય પાસેથી લક્ષ્મણ સહિત શ્રીરામ અને મહાભાગા વિદેહનંદની સીતાના શુભાગમનના સમાચાર સાંભળી મહર્ષિએ આમ કહ્યું. સૌભાગ્યની વાત છે કે આજે ચિરકાળ પછી શ્રીરામચંદ્રજી સ્વયં મને મળવા માટે આવી ગયા. મારા મનમાં પણ ઘણા દિવસથી એવી અભિલાષા હતી કે તેઓ એકવાર મારા આશ્રમ પર પધારે. જાઓ, પત્ની સહિત શ્રીરામ અને લક્ષ્મણને સત્કારપૂર્વક આશ્રમમાં મારી પાસે લઈ આવો. તમે અત્યાર સુધી એમને લઈ કેમ ન આવ્યા? ધર્મજ્ઞ મહાત્મા અગસ્ત્ય મુનિ નામ કહેવાથી શિષ્ય હાથ જોડીને એમને પ્રણામ કર્યા અને કહ્યું, બહુ સારું, હમણાં લઈ આવું છું. ત્યાર પછી એ શિષ્ય આશ્રમમાંથી નીકળીને તરત જ લક્ષ્મણ પાસે જઈ બોલ્યો, શ્રીરામચંદ્રજી કોણ છે? તેઓ સ્વયં આશ્રમમાં પ્રવેશ કરે અને મુનિના દર્શન કરવા માટે આવે. ત્યારે લક્ષ્મણે શિષ્યને સાથે આશ્રમના દ્વાર પર જઈને એને શ્રીરામચંદ્રજી તથા જનક કિશોરી શ્રી સીતાના દર્શન કરાવ્યા. શિષ્યે ખૂબ વિનયપૂર્વક મહર્ષિ અગસ્ત્યની કહેલી વાત ત્યાં ફરી કહી સંભળાવી અને જે સત્કારને યોગ્ય હતા એ શ્રીરામનો યથોચિત રીતે સારી પેઠે સત્કાર કરીને એમને આશ્રમમાં લઈ ગયા. એ સમયે શ્રીરામે લક્ષ્મણ અને સીતા સાથે આશ્રમમાં પ્રવેશ કર્યો. એ આશ્રમ શાંતિથી રહેનારા હરણાઓથી ભરેલો હતો. આશ્રમની શોભા નિહાળતા એમણે ત્યાં બ્રહ્માજી અને અગ્નિદેવનું સ્થાન જોયું. પછી ક્રમશઃ ભગવાન વિષ્ણુ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, ભગ, કુબેર, ધાતા, વિધાતા, વાયુ, પાસધારી મહાત્મા વરુણ, ગાયત્રી, વસુ, નાગરાજ, અનંત, ગરુડ, કાર્તિકેય તથા ધર્મરાજાના અલગ અલગ સ્થાનનું નિરીક્ષણ કર્યું. એટલામાં જ મુનિવર અગસ્ત્ય પણ શિષ્યોથી વિટળાઈને અગ્નિશાળામાંથી બહાર નીકળ્યા. વીર શ્રીરામે મુનિઓની આગળ આગળ આવી રહેલા ઉદીપ્ત તેજસ્વી અગસ્ત્યજીના દર્શન કર્યા અને પોતાની શોભાનો વિસ્તાર કરનારા લક્ષ્મણને આમ કહ્યું. લક્ષ્મણ, ભગવાન અગસ્ત્ય મુનિ આશ્રમની બહાર આવી રહ્યા છે. તેઓ તપસ્યાના નિધિ છે. એમના વિશિષ્ટ તેજની અધિકતાથી મને લાગે છે કે આ અગસ્ત્યજી છે. સૂર્ય જેવા તેજસ્વી મહર્ષિ અગસ્ત્ય વિશે આમ કહીને મહાબાહુ રઘુનંદને સામેથી આવી રહેલા મુનીશ્વરના બંને ચરણ પકડી લીધા. જેમનામાં યોગ્યનું મન રમણ કરે છે અથવા જે ભક્તોને આનંદ પ્રદાન કરનારા છે એ ધર્માત્મા શ્રીરામ એ સમયે વિદેહકુમારી સીતા અને લક્ષ્મણ સાથે મહર્ષિના ચરણોમાં પ્રણામ કરીને હાથ જોડીને ઊભા રહી ગયા. મહર્ષિએ શ્રીરામને હૃદય લગાડ્યા અને આસન તથા જળ પાદ્ય અર્ધ્ય વગેરે આપીને એમનો આતિથ્ય સત્કાર કર્યો. પછી કુશળ સમાચાર પૂછીને એમને બેસવા કહ્યું. અગત્યજીએ પ્રથમ અગ્નિમાં આહુતિ આપી પછી વાનપ્રસ્થ ધર્મ અનુસાર અર્ધ્ય આપીને અતિથિઓનું સારી પેઠે પૂજન કરીને એમના માટે ભોજન આપ્યું. ધર્મના જ્ઞાતા મુનિવર અગત્યજી પ્રથમ પોતે બેઠા, પછી ધર્મજ્ઞ શ્રી રામચંદ્રજી હાથ જોડીને આસન પર બેઠા. ત્યાર પછી મહર્ષિ એમને કહ્યું, કાકુસ્થ વાનપ્રસ્થે પ્રથમ અગ્નિમાં આહુતિ આપવી જોઈએ, ત્યાર પછી અર્ધ આપીને અતિથિનું પૂજન કરવું જોઈએ. જે તપસ્વી આનાથી વિપરીત આચરણ કરે છે એને ખોટી સાક્ષી આપનારની જેમ પરલોકમાં પોતાના જ શરીરનું માંસ ખાવું પડે છે. આપ સંપૂર્ણ લોકના રાજા મહારથી અને ધર્મનું આચરણ કરનારા છો તથા મારા પ્રિય અતિથિ રૂપે આશ્રમે વધાર્યા છો, તેથી આપ અમારા બધાના માનનીય અને પૂજનીય છો. આમ કહીને મહર્ષિ અગત્યે ફળ મૂળ ફૂલ તથા અન્ય ઉપકરણોથી ઈચ્છાનુસાર ભગવાન શ્રીરામનું પૂજન કર્યું. ત્યાર પછી અગત્યજીએ એમને આમ કહ્યું, પુરુષજી, આ મહાન દિવ્ય ધનુષ્ય વિશ્વકર્માજીએ બનાવ્યું છે, એમાં સોનું અને હીરા જડેલા છે. આ ભગવાન વિષ્ણુનું આપેલું છે તથા જે સૂર્ય સમાન તેજસ્વી અમોધ ઉત્તમ બાણ છે એ બ્રહ્માજીએ આપેલું છે. એ સિવાય ઇન્દ્રે આ બે તર્કસ આપ્યા છે, તે તીક્ષ્ણ તથા પ્રજળતા અગ્નિ જેવા તેજસ્વી બાણોથી હંમેશા ભરેલા રહે છે, કદી ખાલી થતા નથી. સાથે આ તલવાર પણ છે જેની મૂઠમાં સોનું જડેલું છે, આનું મ્યાન પણ સોનાનું બનેલું છે. શ્રી રામ, પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુએ આ જ ધનુષ્યથી યુદ્ધમાં મોટા મોટા દૈત્યનો સંહાર કરીને દેવતાઓના તેજસ્વી લક્ષ્મીને એમની પાસેથી પાછી મેળવી હતી. માનદ, આપ આ ધનુષ્ય, આ બંને તર્કસ, આ બાણ અને આ તલવાર રાક્ષસો પર વિજય પ્રાપ્ત કરવા માટે ગ્રહણ કરો. જેમ વ્રજધારી ઇન્દ્ર વ્રજ ગ્રહણ કરે છે, આમ કહીને મહાન તેજસ્વી અગત્યે એ બધા શ્રેષ્ઠ આયુધ શ્રી રામચંદ્રજીને સોંપી દીધા. ત્યાર પછી તેઓ ફરી બોલ્યા. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના આર્યકાંડમાં 12મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.